રસી હોય જ્ઞાની અમે પોતે અંદર અંદર કરીએ છીએ ઘણી વખત બેસો તમારે અગ્રસ્ત આપી ગયું તો બધા જો તમે આમ જણાવો કે આ નિકાલી જો ગણો પિતાથી રાજકામ ના કરે ના સરપંચ ને રાજકામ કરે લાઇટિંગ કામ કરે આપણે બહાર લઈને આ જ કામ કરે રાતે વિશ્વસ્ત રાજકામ કરે શું પૂછવાનું છે કે કોઈ એક લાફો મારે તો એને બીજો મારવા દેવો કે એની સામે મારવો સંસાર અભિભૂત દ્રષ્ટિ છે તે મારી મેં શું છે ભગવાને પણ પેદા કર્યો. જેવું પેદા થયું કયું જ નથી, આ દેખાય જેવું પેદા થયું નથી, પેદા થયું કયું નથી, આવું આવું જ છે ત્યારેથી અનાધિકાર જનાધિ અનંત આવું આવું છે પેદા થયું નથી. પાણી પેદા કર્યું, પાણી પેદા કર્યું, નીકળે છે શંકર ને જતા માંથી નીકળે છે એ સાંભળ્યું છે, શંકર ને જતા માંથી આ પાણી નીકળે છે એ સાંભળ્યું છે. એ તો રાધા આપણે અત્યારે ત્યારે દિવસે કાઢી અને બહાર મૂકીએ ત્યારે તો ત્યારે બહાર પાણી વાળી દેખાય છે ને એ ક્યારે કર્યું ત્યારે બહાર પાણી બધી પેટર્ન દેખાય છે એ ક્યાં છે તેવું ઠંડુ પાણી ના ત્યારે ઠંડુ છે ને તો બહાર વાતાવરણ જે ભેદ છે જે ભેદ વાળી હા તેને હવે જે ચર્ચા આવી છે માર ખાય છે ભાવથી રૂપી કરી રહ્યા બધા જે નાખે તો ત્યાં સમય થી જે હતું છે એટલે ડાગ્યા આપણે કહ્યું બધું દ્વારા બાજુ એટલે ડાગ્યા આપણે કહ્યું દ્વારા બાજુ ના ભગવાન આપણે નથી આપ્યા તે પણ આપ્યા નથી આપ્યું. કર્મ હે કર્મ. અને તમે ભગવાન આપેલ એને કર્મ આપે. કર્મ એટલે શું બતાવી છે? અમુક કઈ કરે મહેનત કરીએ એ કર્મ ભગવાન આપણને મળે. બીજો કર્મ કરે પણ એનો ઇન્ટરેસ્ટ જેવો ના હોય ના મળે. માટે તમે ભગવાન આપે બીજા ભગવાન ના આપે આપે છે ને પણ આપે આપે નથી આપતા હોતું જે મળે છે એની બધા સર્વિસ પેટન ના બી મળે. અને જે વસ્તુ મળે છે જેટલી પ્રાપ્ત થાય છે એનાથી એને સર્વિસ પેટન ના પણ હોય. એનાથી સંતોષ ના પણ હોય. આ સંતોષ ના હોય કેટલાક લોકો ફ્લેટ મળે છે. ફ્લેટ જાય છે તે શું ખબર નથી. જે ભગવાન તમે આવતા હોય અને બધા ભગવાન આવતા હોય તો હાલના સમય રહે નહી. હાલ કરે તો રહે જોઈએ. રહી પછી રહે પછી એ પૈસા બાવી થઈ જાય. એટલે ત્યાં વિચારી તો રહે ને ક્યાં આવતી છે આ દુનિયા ના આવ્યા થી દરેક સિદ્ધતે એક જ હોય એક જ સિદ્ધતે કે જ્ઞાન જ્ઞાન આપવાથી જે આપે તેને વધે અને લે તેને વધે. આપણે બધી આપવા દિવસે શું કહેતા કહ્યું ગુરુ ગુરુ ગુરુ ગુરુ હતા. હા તમે શું આવે છે ગુરુ હતા એમ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ આપતા ગુરુ પૈસા જે આપે છે તેની વાત કે બીજી તમારા જે તમામ છે આપે છે આપડે ભગવાન ક્યાં આવે છે અને આટલા ફી સમજ્યો એને મારવા ભગવાન આવ્યા બાકી બનાવ્યા છે. રાજેન્દ્ર એટલે આપણે અંધીના જે સાહેબ હવે આ રીત જુદી છે. અહીં રીત જુદી છે એટલે આપણે રીત આપણે જુદી જોઈ જઈએ. એટલે આપણે જો શું વાત આપે એટલે શું કહે આપણું શું આપણે રાજા વાગવું હોય તો રાજા કેવું કેમ કેમ લાગે આપણું પ્રદર્શન કેમ બન્યું આપણે શું ખાઈએ ચિંતા છે આપણને લોકો હજી ખાતી હતો હા શું ખાય લોકોને જી ખાઈ આપ્યું એમને શું કરીએ હજી નથી કરીએ કહું છે અમે સારી વાત હોય તો ગમે સારી વાત હોય તો તમારે ગમે જ ને. પોતાની વાત કરે પોતે કેમ ના કરે પોતાની વાત કરે અંદર જોઈએ અંદર કરવાનું થોડું બધા આ જ દેખાય એટલે અંદર અમૃત પ્રવાહન થઈ જાય. અને ભલે આનંદ થી અર્જુન જયારે લડવાનું કહ્યું એમાં અર્જુન આપે પ્રશ્નો છે. કૃષ્ણ ભગવાને અર્જુનને લડવા માટે કીધું એ એના વ્યવસ્થિતમાં હતું એમ, એટલા માટે એને કીધું કૃષ્ણ ભગવાને. તો જણાવ્યું કૃષ્ણ ભગવાનને તારા વ્યવસ્થિતમાં લડવાનું છે એ કયા આધાર ઉપર જણાવ્યું? અભિમાંથી સ્વભાવ થાય અભિમાન અત્યંત તો જણાવ્યું કે કેવું તો જણાવ્યું નામમાં તેના વ્યવસ્થિત માન છે. જુદી કે રાત જુદી ખાતા વગેરે તમને શું સમજાવો વ્યવસ્થિત આધાર છે વ્યવસ્થિત માટે થઈ ગયા. હા બાકી હવે જે મોહ કરે છે તે બાકી વિચાર કરે ને તો થતી હોય નાના આધારે બહુ થાય કે આપણા હવે થયા હવે થયા હવે થાય બાદ હવે તો થાય પણ જયારે રણમાં આવે ને ત્યારે લડે તો એટલે આ કયો શું તારે ધન છોડી આવે નથી અને શું તમે કરે છે શું કહે કારણ કે ભત્રી જેવું કટી જાય રહેવાનું નથી. કટી જાય શું થાય એ કટી જાય નહીં કટી જાય બધા મારું મારું બોલી શું શું કર્યું એ તો આમ કેટલો છે એને જાણતું હતું એટલે દાદા થાય થાય આવે મોલ છે બધા લોકો શું કરે એમ છે ને માલા ના કરે ત્યારે ઉકેલ રહ્યા બધા આ બીજી દિવસ શું કહે છે કે બધાને એને ઉકેલ હોય જાય જીવન ના આધારે નથી બતાવ્યું એટલા માટે એને સંતોષ નથી આ એટલે બધા મળ નથી બધા મળતા દેખાય છે લડવાની સલાહ આપી એ તો મૂળ એના ક્ષત્રિય ધર્મ ના આધારે આપી અને જે મૂળ લડવાની સલાહ આપી ક્ષત્રિય ગુણ ને આધારે આપી ને એટલે જે લડવાની સલાહ કરશે ભગવાન આપી ને ક્ષત્રિય ગુણ ને આધારે આપી લડાઈ ગયા જગ્યા પર બીજો હતો સંપૂર્ણ જ્ઞાની હોય તો ના કરે એટલે કહે છે કે ક્ષત્રિય ના હોય એ જગ્યાએ આજે ક્ષત્રિય પ્રકૃતિ આજે વાત આવી એટલે જેમલસિંહ નું નથી તું જેમલસિંહ જેમલસિંહ ની વાત તમે કહી દી ને જેમલસિંહ હા ક્ષત્રિય પણ જયા તું તો બીજું છે ઝૂંપડી આવેલી જયારે કથું અને આજુબાજુ છે તો અલીખાન કરી અલીખાન અને આ જોડે બધા લઈ રહી માટે ભણતરી છે જેમ તે કરે દીદી શું ખાધું રોટી બનાવ્યા છે એ બનાવ્યા હતા મીઠાઈ બનાવી હતી રોટલા વધારે હા હા ધરી આવી સાહેબ કેવું હારું ખાય છે આપડે હું રાતે હવે સાત મંગાવો 2017 છે એવું કઈ બધું હારીએ આપડે કેટલી શું કર્યું 9 રૂપિયા ભલે આવે થઈ ગયું એટલે બસ શું કર્યું ઘણા રૂપિયા રહી ગયો સર અંદર જે ગયા મિલીને કે છે દેખ 99 રૂપિયા છે કે છે એટલે હજીયા આજ તો 2 રૂપિયા આવે તો 1 રૂપિયા મેં નાખી અને હોત પૂરા કર્યા છે મળી એટલે પછી ચેતરણ ભેગા છે આ શું ખાય એટલે ચેતરણ થઈ ગયા શું થઈ ગયા આવું ભાઈ છે એને લગે આપણે આવી જાય છે આપે તમે કહ્યું થઈ ગયા તમે તમે કાતા જ નથી આવે આવી ગયો છે એટલે જે રંગ થઈ ગયા રંગ કરીને હાથ કરી ગયા સારું જીત્યા તો કરાય પછી જયારે મોટા થયો તમે કહેવાય મને આપે રાજપૂત રાજપૂતની વાઈફ હા રાજપૂતની વાઈફ વગેરે છકરાણી ને અને પછી અમારે કહ્યું દિવાદરી વાઈફ તમારા ત્યાંથી થઈ ગયા છે એટલે રસ્તા ઉતારી રસ્તું થયું ચાર રસ્તા વર્ણન થાય ત્યાં શું હોય સિવાય મારી નાખે બચ્યા ત્યારે બચ્યું છે જીવનું બચ્યું શું બચ્યું જો પેલું ભેગાઈ ગયું મેં લટાવ્યા હોય પેલું ભેગાઈ અરે પેલો મેં લટાવ્યા એટલે શું કર્યું નીકળ્યા નહીં અને પેલો એમાં